સાંજે ઉભો રહે, ગાડી માં જડે તો જોઈ લે, વેપાર કરવા જોઈએ તો ક્યાં આગળ નફો છે જોઈ લે. એટલે બુદ્ધિ પ્રાપ્ત ને લોસ દેખાડે બસ, બીજું એ પ્રોફિટ લોસ માં છે નહી, એવા જ્ઞાની અને કોઈ બુદ્ધિ ની જરૂર નથી. બોલવા ખાલે બોલે તો એ વિતરાગ ભાવ થી બોલે. વાતો બધું કોઈ જીવ પાછો જ ના પડે ને, બરાબર સરખી રીતે જીવે છે બધા, બિલ ભરાય છે, સંતોષ ની માણસ છું, બધું બરાબર ચાલે છે, પછી બીજું શું છે? અને હવે બહુ માલદાર થવાના નથી, અહંકાર ધોઈક ધોઈક કર્યા કરે, શું કરે બધી ઉપાધિ ને અહંકાર ધોઈક ધોઈક કર્યા કરે, બરોબર ને? કારણ કે આબરું ના જવા દે ને, મોટો પ્રશ્ન આબરું જવાનો. દુખિયા માણસ ને તમે આપડે કહીએ બહુ દુખી છો, ના એવું કઈ દુખી નથી. ભાઈ પોતે ડોલર માગો છો ને, તક ના એવો દુખી નથી, તમારે માગવા રહું જ પડી દે. આ તો અહંકાર શું ના કરે, આખું જગત આદિ વ્યાધિ ઉપાધિ ના તાપમાં ધ્રીજ તાપમાં અજ્ઞાત કરે સાધુ સંન્યાસીઓ બધા જ્ઞાનીઓ સિવાય ત્રીજ તાપ ની ભરાટ માં બફાયાત કરે નિરંતર, સમજે ને? સંસાર ખબર નથી, પોતે મૂળ જગ્યાએ જ નથી ને. આદિ વ્યાધિ ઉપાધિ ના તાપમાં નિરંતર ફરિયાદ કરે, પણ દવા ચોપડ ચોપડી કર્યા કરે, હેડ ચા પીવું આમ પીવું લાલ સિગરેટ, નહી તો દાડીએ દાડા બે વખત કરી ખુશ થાય. પણ મતભેદ પડે ત્યારે જોઈ લેવા બધા, બહુ જોડે મતભેદ પડે ને ત્યારે મહિલા બધા જોઈ લે, તે વખત તમે ખાનગી ઉપર બેઠા બેઠા રહ્યા જોઈ ને જુઓ ને, તમને દ્રષ્ટિ હોય તો તમને તો એ દ્રષ્ટિ હું જોઈ લઈએ બધું આ બધું જગત આખું મેં અંતર રડે છે ને બહાર મોડું સારું દેખાશે, કોઈ ટોલો મારીને ગાલ અંતર નિરંતર રડ્યા કરે, તેથી કરુણા ખાતી જ્ઞાની હોય તો કે બધી દુઃખી છે તો એ કે છે હું સુખી છું, હું કે છે કેવો પણ ભયંકર દુઃખી, દુઃખ એટલે કે જીવન છે દુઃખ છે, જો પોતાનું જ ઠેકાણું પોતે કોણ છું એનું જ ભાન નહીં ત્યાં આગળ કેવું દુઃખ થતું, પોતે કોણ છું એનું જ ભાન નહીં ત્યાં દુઃખ કેવું થતું છે, શું કરે? ઘણી વખત દાદા સાચા સુખ ની ખબર ના હોય, સાચા સુખ ની ખબર ના હોય એટલે પોતે શું છે પોતે કોણ છે એનું ખબર ના હોય ને, પણ પેલું દુઃખ તો અસર કહેવાય રહે ને, એટલું સારું છે કે લોકો શા આધારે જીવે છે. મને એકને પૂછ્યું કે લોકો શા આધારે જીવે છે, દુખ્યા હોય તો તમે કોઈ એટલું જોઈ લે છે કે આ બધા લોકો ને કરતા હું સુખી છું, બસ આ આધારે જીવે છે, આ બધા લોકો કરતા હું સુખી છું, મારે સારું છે, બસ આથી જી છે. મજૂરો છે આધારે, દુખ્યા લોકો શી રહે આધારે, ત્યાં એ લોકો ગાયો બેસો કરતા આપણે સુખી જ છે ને, એટલે એમને મળી આવે છે અવલંબન બધા મળી આવે છે અને ગાળું ચાલ્યા કરે છે, સંસ્થાનું સ્વરૂપ જ એવું છે. સુખ તો ક્યારે કહેવાય, ટેન્શન ના હોય, આ કન્ટ્રી માં ટેન્શન બધાને જ છે બાપ, આ દેશ માં તો બધાને ટેન્શન છે. હિન્દુ ધર્મ હાથ ગણું છે, દરેક દેશ માં ટેન્શન તો હોય. ટેન્શન જોઈએ તો કોઈ દેશ હોય નઈ, કારણ કે કારખાના ટેન્શન ના, આખું ઉત્પાદન ઉત્પાદન જ ટેન્શન નું કારખાના. પછી કઈ ગમે એક્સપોર્ટ કરાય નઈ, કોઈ લે નઈ, કઈ ચોખ્ખું ઘી ખાવાનું છે, બધું સારું છે એના ઇન્ડિયા કરતા ઘણું સારું છે. પણ ના ટેન્શન હોય ને, મને હારું શંકા પડે છે કે જવાબ જતી રહેતી છે. એટલે હું આજે જવાબ જતી રહે તે દાડ ગયા છે ને, આજે વાત હોય છે. ત્યાર પછી હા કરો ને નોકરી કરતો હોય તમે આ વિચાર આવતા. તને એમ કે નહીં વિચાર આવતો કે મારી કાર અથડી જશે તો હું શું કરીશ? નહીં આપણે એવું નથી. એ કેમ નહીં વિચાર આવતો? તા એને અક્કલ અક્કલ બળી છે ને, બળી અક્કલ ફરી કાઢ્યો. આપડે જે કહે ને મેથી જે અક્કલ બોલે ને, આ કાર અથડે છે ને કેમ નહીં બોલતા? બધું બોલી નાખો ને આમ તો. કયો સંજોગ સુખદાયી છે? ભયંકર નિરંતર ભય વાળો આ જગત, ત્યાં એકલું તમને જ ભય લાગે છે? માટે નિરંતર ભય વાળું છે એટલે કોઈ ભય માથે રાખવા નહીં એવું આપડે કહીએ છીએ. શું કહ્યું? નિરંતર ભય વાળું જગત છે, કોઈ ભય રાખતો નહીં. રાખો તો બધા ભય રાખો. મરણ નો ભય કોઈ રાખે છે? શું મરતા નથી? જવાબ ને શું આગળ લાય લાય કરે છે. જવાબ ગયા પછી 12 મહિના સુધી પેલું મળવાનું હોય પાછું તો હોય. જોબ જતી રહ્યા પછી 12 મહિના સુધી તો પેલું મફત ઘેર. અહીંયા તો કઈ સરકાર આપે ને દાદા, નોકરી ના હોય, અનએમ્પ્લોયમેન્ટ. એ તો આ દેશ સારો છે, તો બધું આપે છે. અને નહીં તો ઘાસ માં પેલું ફેરવી આવે તો 1 કલાકના 4 વર્ષ. આ દેશ માં શું દુખી પડે, દુઃખ પડે એવું છે જ નહીં. અરે ઇન્ડિયા માં 4 કલાક શું, 12 કલાક તમે જાઓ ને તો 2 રૂપિયા ના વાળા. એના શેરી થયેલા ને ત્યાં આવા ઇન્ડિયામાં, પછી મને કહે છે મારે શેરી થવું છે. પણ પગાર તો આજે થયો, આખી હિન્દુસ્તાન સીધો કોઈ પગાર આપવા સમજી રહ્યા નહીં. તું જતો રહે પાસે, જો પગાર જોઈએ તો પાસે જતો. આ આપે કરે નહીં, આ તો વાણિયા ના છોકરા પાટીદારે વાણિયા જેવા છે, વેપારી છે ને, એ બધા વાણિયા જેવા. આલવામ નહીં શીખેલા. ન્યાય નહી, આ તો બધા ન્યાય થઈ પડી વાત. મારે ખર્ચ થાય અને કેમ નહીં ચાલે? આ તો લાભ જ લેવા વાળા, એની ગરીબી નો લાભ જ લેવો એનું નામ ઇન્ડિયન. શું કહ્યું? સામાન્ય ગરીબ નો લાભ ઉઠાવી લેવો એનું નામ ઇન્ડિયન, ને તે બુદ્ધિ નો દુરુપયોગ. એ તો બધે જ છે, અહિયાં પણ એવું જ છે. અમેરિકા એવા જ છે, બધા કેનેડિયન છે. અહિયાં બધા એવા જ છે કે છે? અહીના બિઝનેસ વાળા એવા જ છે કે છે? હજુ કઈ પાંચરા, કઈ પાંચરા. શું કહે? સારો ગમન સારો છે. શું કહે? એ ચોખ્ખો ઘી ને તમને ભેસેવા બી મળે ને એમ ને, તમે માગો તો એ ના પડતી. તમે કોઈ ભેસે ગઈ રાત કઈ પેલા દંડ કેટલો બધો કરે સરકાર? અને તો ચોખ્ખું માગો ના મળે. તો બંધ કરાવી દે દાદા, તારું મરાવી દે. અહીંયા તો તારું મારી દે. બધું ચોખ્ખું ખાતું હતું. આપડે તો છતાં રસ્તામાં કદી બહુ સ્પીડ માં જતો હોય અને પોલીસ ત્રણ હોય તો પકડે તો આપડે કે 11 રૂપિયા આપી દે. ચાલી શિકાગો માં એવું છે, પોલીસ વાળાઓ ને થોડા $15 આપી દે તો ચાલ જવા દે. ગાડીઓ બે ઉભી રાખી નિરાંતે $80 ને $40 લઈ લીધા. એટલે લઈ લીધા એટલે એને એ આપી દીધું. $80 ની કોડ ગઈ નાખી છે ફેક ફેબરી માં. કરપ્શન છે તે બહુ ઊંચા લેવલ ઉપર છે અને મોટા સ્કેલ માં એ હોય. એ બાબત કરી કરપ્શન વગર તો કોઈ હોય નઈ. અત્યારે કરપ્શન નહોતો તે ઉભો થઈ ગયો. હવે આપડો ચે પડ્યો છે બધે ઇન્ડિયાનો તે બધે અડી ગયો. મૂળ કરપ્શન ઉભું થયેલું ઇન્ડિયામાંથી. એ બીજે કઈ કરપ્શન સમજતા એ બુદ્ધિ જ ના હોય આ લોકોને. કરપ્શન કરવું એ બુદ્ધિ જ ના હોય. આપણા લોકોની જ બુદ્ધિ આ બહાર પડી. લોકોને હેલ્પફુલ થઈ પડ્યું પણ આખી દુનિયામાં કર્યું ફેલાવ્યો તો આપણે. અહીં તો જંગલ માં પણ એ રહેશે ને એ રીતે મોટા મોટા કાચ વાળો બાળનો અને કાચ વાળો આપડે તો રહી જુએ છે. કાચ તોડી નહી આવે. હે કાચ તોડી ને અંદર આવે. મારી મારી તેલ કઈ નાખે. ના સારો દેશ છે, ઘણો સારો દેશ. આ ઇન્ડિયન રહેવા માટે બઉ સારો દેશ. પણ ઇન્ડિયન એ પોતાના પોતાનું જ્ઞાન ને સમજી લેવું જોઈએ પોતાનું. અને જ્ઞાન ના આધારે એકદમ શાંતિ રહેવી જોઈએ. એવું કહું કોઈ અજંપો કર્યા કરે છે અહીંયા. આપણું સુખ છે તો એને ધમકી જીવતા નહીં આવડતું. અહીંયા બૈરા જોડે બહુ કચકચ થાય દાદા. તો બાબા શું કે બાબો જોયા કરે આ મમ્મી જેવી છે કે પપ્પો તો સારો પણ આ મમ્મી જેવી છે. છોકરા ન્યાય કરે આવડે આવડે. સમજણ શક્તિ બધી હોય ઇન્ડિયન નું છોકરું છે ને. એટલે કે આ મમ્મી ખોટી છે કોઈ ઘરે કે આ પપ્પો જ ખરાબ. એવું છોકરાને એ સંસ્કાર ના પડવા જોઈએ એવું જીવન જીવન. એ કે છે કે બૈરાઓ પણ નોકરી કરે ને એટલે જરાક વધારે પાવર માં એટલે હસબન્ડ વાઇફ ને વધારે કચકચ થાય. બહુ પાવર આવી જાય સ્ત્રીઓને. પાવર આવે તો સારું તો આપડે એમ થોડું પાવર વગર નતો. પાવર આવે તો સારું થયું આપડે. ગાડી સારું ચાલે ને દાદા તમારી વ્યવહાર કરે છે. આ ગાડા ને બધા ઢીલા હોય તો સારું કે પાવર વાળા તો સારું ચાલે. ખોટો પાવર કરે ત્યારે ખરાબ ચાલે. પાવર ખોટો પાવર કરે ત્યારે પાછું ખરાબ ચાલે ને. પાવર સારો કરતા હોય તો સારું. એવું છે ને પાવર ને માનનારો ના હોય તો એનો પાવર ભીત માં વાગે. તમારું અંદર પતંગ કાપી ના ગણા. આમ રફ માંથી તેમ રફ માંથી આપણા પેટ માં પાણી ના હાલે ત્યારે પાવર ભીત વાગે. તમારો કહેવાનો મતલબ એવો સાંભળવાનું નહીં બૈરાનું. એવું આપડા હિત ની વાત બધી સાંભળો અને પાવર જો ચલાવતી હોય સિગરેટ માં આપડે જોઈ લો કેટલું કેટલું પીધું છે. પીધા પ્રબળ પાવર આપડે ચાવી આપે દાદા લઈ લો બધા બરાબર. પણ દાદા એવી રીતે પુરુષો પાવર કરે તો બેન પૂછે છે, બેન પૂછે છે, એવી જ રીતે જયારે પુરુષો ખોટો પાવર કરતા હોય ત્યારે ત્યારે આપડે ધ્યાન રાખવું કે હા આજ વંચ્યું છે, વંચ્યું છે, આજ વંચ્યું છે એવું મનમાં બધું મળે ના કેવું છે, આજ વંચ્યું છે કે છે કેવું આમ કેવું સુંદર બે મિત્રો હોય આવું કરતા હશે તો મિત્રાચાર્ય બે ખરી આવું કરે માટે આ બે મિત્રો જ કહેવાય સ્ત્રી પુરુષ એ મિત્રાચાર્ય થી ઘર ચલાવવાનું છે અને આવી દશા કરી નાખી આ તો સારું છોડીએ પડાવતા છે લોકો સ્ત્રીઓ છે તો કામ કરે ને એટલે થાકી બહુ જાય એટલે બહાનું બતાવે કે હું થાકી ગઈ માથું દુખ્યું માથું દુખ્યું કેળો દુખે એવું છે ને આપડે એને કહે હવાર થી જ કહે જો તારા તરી કામ થાય તું થાકી ગયેલી છું તારે પોઈન્ટ છે ના દે તમે બેરો છો તમારા હું કરી એટલે આપણે ઘરથી કામ લેતો આવડું છે ઘરથી કામ લેતો આવડું છે આ શાક સંભાળવામાં કળ ના હોય ને તો અહી લોહી નીકળેલું હોય એટલે હું શાક સંભાળું છું ધરીને આવે શાક બે સીધું છે તો લોહી કેમ કાઢ્યું કઈક આવડતું નથી શાક સમજ ને આવડતું નથી લોહી નીકળે ના નીકળે સાકટ કોઈ દાડો સમાર્યું નથી એમ કે મેં કોઈ દાડો શાક સમાર્યું જ નથી દરેક બાબત નું પોતાની સમજણ દાઢી કરતા લોહી નહીં નીકળ્યું કે અદભુત કહેવાય એટલે મને એકદમ દાઢી કરતા બહુ આમ શોખીન હતો ને તેને કહ્યું દાઢી કરતા આવડી આવું છું પૂછતો દાદા કે દાઢીમાં તો એક્સપર્ટ છું મેં પછી મને હજુ નહીં આવડતી આ ઇત્યોતેર થયો તો હજુ નહીં આવડતી દાઢી કરતો હરીશો નહી રાખતો હરીશો તમે લઈ લો તો હું એમને કહી લો એવો છું પણ તો એ આવડતી નથી એવું મારા મનમાં ખાતી છે લેડ એવી પકડાવી જોઈએ કોઈ રીતે આપડે અંધારામાં કરીએ તો પણ લાડે નહીં કે જગ્યાએ શું કહ્યું એ પકડતા એવી નથી આવડતી શું કહ્યું અને કેટલી દાઢી કરીને બ્લેડ કાઢી નાખી તે આપણે સમજ નથી મારે ચાલ્યા કરે ઘણા વખત ચાલું છું થઈ રહ્યું છે પછી અમને પૂછ્યું આ કે ક્યારે કાઢી નાખી હતી મિનિંગ લેસ કહેવાય શું કહ્યું આપણે અડગ તરત સમજ પડી જાય બ્લેડ કાઢી નાખે થઈ છે શું કહ્યું નથી આ તો ખાય પીએ તે પણ નથી આ ભાન વધારવાની જરૂર છે આપણે આ તો ભાન અહંકાર માં જ બધું કહી ગયું હું આમ છું હું આમ છું હું આમ છું એવું નહીં આપણે હું મારે બધું જાણવાનું બહુ બાકી છે એવું સમજાય જ્ઞાનને માટે ખુલ્લું રાખવું છે ગળા પર ઢોકળું રાખી દઈએ પછી કોણ પાણી રેડે તમને ગમી વાત કઈ વાત કે લોકો બનતા હોય ગેર ના થાય તે સારું એવું મારું માનવું છે ગળા પર ઢાંકણું ના ઢાંકવું છે એ વાત ગમી બહેનોએ ના કરવું છે એનું પૂરું છે બે હંપી લેવું એક દાડો જઈને કે આ દાદાજી કે આપણે કંટાક ન હોય સુધી કરી લો શું કહ્યું ક્યાં ભોત કે નહીં તમે અકળા અવતાર મારે શાંત થઈ જવાનું અને પછી તમારું અકળા પણ ઠંડી થવા આવે ચાલી જવાનું બેસતી રહેવાનું બેસતા નહીં તેનું શું કેમનું બેસી રહ્યો એટલે શાંત ના એમ કે આવો કોન્ટ્રાક્ટ કર્યો હોય પણ શાંત ના બેસી રહેવાય તો શું કરવું? શાંતિ થી ના બેસી રહેવાય, ઝઘડી પડાય. ઝઘડી પડે તો આપડે અમે કેવું કે બે પુત્રો ઝઘડે? તમે જ્ઞાન હોય તેને ફાવે એટલી બે પુત્રો ઝઘડે છે એટલે જુઓ, આપડે ના એનું ફિલ્મ જોઈ લો બરાબર શું. અને પેલામાં જરા લાલ લાગે, પેલામાં ચાકી ભાવ ઉત્પન્ન થયો ચાલે, ચાકી ભાવ મને ચાકી થઈ જતું શું થઈ રહ્યું ચાકી થયેલા બધા. આપડે બધા એવું જીવન જીવ રહી આપણું, આપડે ઇન્ડિયા ના આર્ય પ્રજા ના પુત્રો એનું અન્નાળી વર્તન દેખાય, કેવું ખરાબ દેખાય અન્નાળી વર્તન દેખાય. આ લોકોનું અન્નાળી વર્તન, ફોરેન વાળાનું આ બધા અમેરિકન અન્નાળી વર્તન જોવા નથી આવતું, અન્નાળીય વર્તન જોવામાં આવશે. શું જોવામાં આવશે? અન્નાળીય. પણ અન્નાળી નહી, આપડે તો આર્ય પ્રજા અન્નાળી થઈ જઈએ. અન્નાળી શબ્દ સાંભળેલો છે? જોવાને એને વાત જવા દે કે અંધારી જેવો કે શું. અને વાઈફ જોડે કકડાટ થાય ને, વાઈફ ને જોડે જેની જોડે કાયમ જોડે રહેવાનું. દાદા અનાર્ય એટલે શું? ઓગણીસો ને 43 માં 1943-44 માં અમે કોન્ટ્રાક્ટ લીધેલો ગવર્મેન્ટ નો, એમાં એક કર્યો હતો, એક એને પેટા કોન્ટ્રાક્ટ લઈ લીધેલો, એમ નામ અહેમદ મિયા. એ અહેમદ મિયા એક તાલુકા છે શેઠ, અમારી ઘેર આપના શેઠ મારતા પધારે તો અમારી બીબી બીબી બધા આનંદ થાય કે છે. જ્ઞાન બાદ નહી પણ પેલો વિચારો બહુ સુંદર, લાગણી બહુ સર બધા માટે કમાતો, આપડે ક્યાં કમાતો હોય તેને સારું કેમ કરીને કમાય એની પણ ભાવના. શું કહ્યું? અમારી પાસે વધારે ભાવના નહીં, પણ હોમો માણસ કેમ સારો કમાય અને એને દુઃખી સુખી થઈ જાય એવી ભાવના. એટલે બધી કહે છે મારતા અમારતા પધારો બીવી બધા બધા આનંદ થાય. તો હું તો ગયો બેડા ઉપર પીજે માર બે રૂમ હતા એના. હું યાર કંટ્રાક્ટ તો મોટા મોટા લઉં છું, તો કોન્ટ્રાક્ટ કેમ આ બે રૂમ છે કે ખર્ચા કે ઘર દેવું છે તે વારવાનું મધર કારણ છે તેને કરતા મૂકવા નથી મારે. તમે કહો બે રૂમ માં બીબી ને તારે બધું સ્થિર ભેળ પડે છે, બીબી જોડે ભોંસગળ પડે તો બીબી ક્યાં સુઈ જાય, તું ક્યાં સુઈ જવું કહ્યું? બીબી જોડે કઈ ભોંસગળ પડે તો બીબી ક્યાં સુઈ જાય, તું ક્યાં સુઈ જવું? એ સુ પડે ભોંસગળ એટલે અમારે બીબી જોડે ના પડે કે છે એટલે કેમ? બીબી તો મને સુખ આપે છે અને નીચોડી કશું ના કરે, કઈ અકળાય નઈ. હું કઉ ગયા યાર મેરી ભૂલ થઈ હોય જાણે દે ને, એને કહું યાર મેરી ભૂલ મેરી હાલત મેં જાણું હે, મેરી હાલ મેં જાણું. શું કહ્યું? મેરી હાલ મેં જાણું, મેરી હાલત મેં જાણું કે છે. શું કહ્યું? આમ તેમ કઈ નિવેદ લાવે માનું મકાન હું કઉ તું અહી હોય હું ઉપર જઈશ, પણ અત્યારે તું સીટ ક્યાં જવું કે છે ત્યાં બીબી ને કોઈ દાડું દુઃખ આપવું નહીં. બીબી મને મારે તો એ દુઃખ ના આપે. બીબી તો મારે મળવાનું પાન કે અને આપણા હિન્દુઓ પ્લેસમાં જીવન કાઢે છે. અહંકાર ગોડો અહંકાર પછી અને ધણી પણ બજાવે પાછા. ધણી તો આવડતું નથી અને પાછા ધણી પણ બજાવે છે. શું કહ્યું? ધણી થતો આવડતું નથી. ધણી થયો ક્યારે કહેવાય કે બીબી ને મનમાં એમ રચી જાય કે હો હો આ દેવ જેવો માણસ. એને એમ રચી જાય કે આ દેવ છે યાર. તારે ધણી થયો કહેવાય. એને ન્યાય હોય કે ના હોય? એને એને એકલ તો ખરી નહી. ખરી ખરી એમ કે છે. અમીન કે છે કે તમે સ્ત્રીઓ નું બહુ ખેંચો છો એવું અમારું માનવું છે. મારી પર આક્ષેપ છે બધે થઈ જાય. પણ જોડે જોડે પુરુષો એટલું બધું રાખું છું કે સ્ત્રીઓ બાદ આપસ પછી એવું ગોઠવી આલું છું. આમ દેખાવ દેખાવામાં છે તો સ્ત્રીઓ નું ખેંચું છું પણ અંદર ખાને પુરુષો નું હોય છે. દેખાવ નું એમનું ખેંચીએ નહીં તો સારું જોઈએ. પછી કશું કામ જ ના હોતો જ ના મળે. કંચન ભી કે છે કે આપડે સ્ત્રી ને છે તો હિંચકા નાખીએ તો એનું વધારે બગડી ના જાય. શું થઈ જાય? ચડી ના બેસે? વધારે પડતું ના કેવાય? ના ના, એ ચડી બે ક્યારે એને જો મૂછો ચડી બે. પણ મૂછો ગણી ગમે એટલા દયા થાય ને મૂછો ઉભે કે જમીન ઉભે ના ઉભે. અને આપડે મૂડી નાખીને જતી રહે. ક્લીન શેવ કરી પણ જતી રહે કે ના જતી રહે. એટલે કહ્યું આ મૂછો એ થાય તો આપડી પાસે ચડી બે. એ તો ખાતરી રાખજો મૂછો નહીં. શું કહ્યું? અને ચડી બે તારે આપડે છે તે સમજવાનું કે આપણે જાણવાનું કે આ બોલ બોલ કરે છે. તીકડે આપણે સમજવાનું કે અત્યારે આપણે કેટલું ગ્રહણ કરવું કેટલું નહીં. એટલે પછી એને એ પોતે થાકીને શાંત થઈ જાય. મનમાં સમજી જાય કે આના પેટમાં પાણી આવતું નથી. મારું બોલેલું ન કહું જાય છે. ફરી બોલવાનું બંધ કરી દે છે. આપણે કે આપણે કહેવાથી બંધ નહીં કરાય. બરાબર. પેટમાં પાણી ના આવે એટલે આખી દુનિયા આખી દુનિયા અજબ થઈ જાય. શું થઈ જાય? પોલીસ વાળા હજોડ થઈ જાય. પોલીસ વાળા હાજર થઈ જાય. સ્ત્રી દાદા પેલું અબડા અબડા કે નબળી અબડા અબડા છે એટલે આ ખાસ અધિકારો આપવા જોઈએ એમ કહો છો? સ્ત્રી અબડા છે એટલે એને આમ ખાસ અધિકારો આપવા જોઈએ અબડા છે માટે? એટલે આપણે જે કન્સેશન વધારે આપવા જોઈએ. આ અબડા તો પુરુષો એ બધી બાજી ગોઠવી લીધા. આ શાસ્ત્ર રચનારા પુરુષો બધું ગોઠવડા સ્ત્રીના માર્ક મૂકનાર પુરુષો એમના વિચારના હાથ રખનું છે. સમજે ને? આ કોઈ સ્ત્રી એમ કહેતી હોય કે હું બલબાલા ને એમ કરી નાખું એવું છું. ત્યારે હું કહું ભાઈ આ હિન્દુસ્તાનમાં આવી અને રાતે 12:30 વાગે બહાર નીકળી એકલી કદે ના જાય ત્યારે તું આ બળા શું કહે. અને પુરુષ જે છે રાતે ના જાય ને? નીરુબેન એક ફરક હતા મને કે પુરુષ જઈશું કે મને પુરુષ ના જોયું છે. મગ તો 12:30 વાગે જાઓ બહાર. ના ના જાય તને એ નહીં. સોલિડ હોવું જોઈએ. સોલિડ પણ હોવું જોઈએ. શું કહ્યું? કોઈ વસ્તુ થી ભય ના પામો જોઈએ. તમને ભાઈ ઓછા નહીં થઈ ગયા મારે હું મળ્યા પછી? કેટલા પ્રકારના ખોટા ભાઈ, હા કાર્યકારી ના હોય ખોટા ભાઈ, એ આમ થઈ જશે, એ આમ થઈ જશે. મારે કશું બાપો નથી, કોઈ તારો ઉપરી કોઈ નથી, ઉપરી વાળો મય સુધાર ન, એ તમારું ઉપરી હતી એ તો તમારું સ્વરૂપ છે, એ કઈ વળે નહીં તમને, તમારી હિતમત હોય શું હોય. અહીંયા માણસો નું નેગેટિવ થિંકિંગ બહુ હોય છે, કેમ, એનું કારણ શું? અહીંયા બધા માણસો નું નેગેટિવ થિંકિંગ બહુ હોય એનું શું કારણ? કે વ્યવહાર બદલ્યો નથી અને વિચારીને કર્યું નથી, આ અવિચારું ચાલવા દીધું, શું ચાલ્યું, વિચારીને પગલા ભર્યા નથી, નેગેટિવ થઈ જાય હંમેશા, શું વિચારીએ તો પોઝિટિવ બોલાવી જાય, પણ વિચારતા નહીં, અવિચાર્યું કરે જ જાય છે. અને એને મેં સૂર્યનારાયણ ઉગે છે ને આત્મ છે, ઉગે છે ને આત્મ છે, અને એનો પ્રારબ્ધ એને ચલાવે છે, એનું ગાડું કશું વાતચીત. અરે ભાઈ રાજી વાતચીત કરજો, કઈ છે એવું કઈ સાંભળીએ કે બધી કાયમ માટે આપડા ઘરમાં શાંતિ થાય, આપડા વિચારો એવું છે ને કે આ સ્ત્રી પુરુષ નું ઘર્ષણ થાય ત્યારે છોકરા નાના નાના જુએ, છોકરા ઉપર બહુ ખરાબ અસર પડે. એટલા માટે છોકરાની હાજરીમાં તમારે કઈ પણ ના કરવું, એ જરા સ્કૂલે મારા કરી લેવી. આપડે એટલો ખતરા જોઈ કંટ્રોલ રહે નહીં દાદા, સ્ત્રી સડીઓ એટલો ખતરા રહેવી, અને છોકરા બધા સ્કૂલે જાય ત્યાર પછી આપડે એમ આવી એવો કંટ્રોલ રહે નહીં દાદા, તે વખતે નીકળી જાય, ગોળીઓ છૂટી જાય. છોકરા જોઈએ એટલે છોકરાને સંસ્કાર પડે, તો બા બાપ નું જીવન જીવેલું નકામું છે, છોકરાના જે ફરી થાય જ નહીં. છોકરા માટે લાગણી હોય તો એટલું તો રાખવું જ પડે ને, નહીં એટલું કરે તો પછી છોકરા ગયા પછી લડવાનું ભૂલી જ જાય. મારતા આપડા પટેલ ના બ્રાહ્મણ ના વાણિયા ના છોકરા બધા મારે તો આયા, ડબલ ફાયદો છે, ડબલ ફાયદો છે. એક અચાનક પડવું નથી ને, એવું છે આ માટે અત્યારે લોકો છોકરીઓ બધી બહુ છે, છોકરીઓ પરણો થાય કે છોકરી ઓછી થાય, કહ્યું શું કહ્યું કારણ કે અમારા ના અમને તો બ્રહ્મચર્ય પદ આપો આવે, અને તમારે ત્યાં જ રહી અમે તો કાયમ માટે, અને જગત ની તમારી સેવા કરીશું, અને તમારી આજ્ઞા પ્રમાણે જગત ની સેવા કરીશું, કે અને જગત નું કલ્યાણ કરવાનું અમને નિમિત્ત બરાવડાવો. એટલે પછી મેં કહ્યું પણ તમને કેમ આ બ્રહ્મચર્ય ગમે છે નાની ઉંમરમાં? અમારા ફાધર મધર નું સુખ જોયું અમે, એટલે અમારા અનુભવ થી જોઈએ છે કે પરિણામ જેવું નથી. યાદ સાર કાઢેલું ભાઈ, તમે કેમ બોલતા નથી? એ કહે ફાધર મધર નું જોયું સુખ, એમનું સુખ કેટલું છે એ જોઈ લીધું, એટલે મજવાડ્યું કે આ ફસાયા છે અને આપણે નથી ફસાવું. એ છોકરાઓ સાચું કેતા નથી કઈ, તમને લાગે છે છોકરા ન્યાય સાચી વસ્તુ છે ને કે છોકરો તો પોતાનું જેવું જોવે કરે, સમજ્યા? મારું શું કેવું છે, પરણ્યા વગર ચાલે એવું નથી, ના પરણ્યો એવા જુ છે, પણ પરણ્યા વગર ચાલે એવું નથી. પરણવાનું પણ જીવન જીવવો કેવી રીતે બંને સહમત થાય, છોકરા સારા પાકે, છોકરા પર કોઈ સંસ્કાર પડે નહીં, એવું આપણે ન કરવું જોઈએ. ડોલર છે, બધું સાધન છે, બધું સેગવડ છે, ના સેગવડ હોય તો ચીજ છે કે વડવડા કરીએ. સ્ત્રીઓ હોવ લાવે ને, અને આખા કુટુંબ ને કઈ ના આવતું, સરકાર કશું આપે ને, કેટલા કેટલા આપે? એ તો દાદા પગાર ઉપર આધાર રહે, પગાર ના લગભગ 66-70% જેટલું આપે છે, જેટલો પગાર હોય એને 60% જેટલું આપે, પગાર આવતો હોય એના 60%. પગાર ના આધાર આપે છે ના, પણ એની લિમિટ, એની લિમિટ કરી કે $180 અઠવાડિયે મળે, ગમે તેટલો પગાર હોય પણ મેક્સિમમ 180. ગિરીશભાઈ પૂછે છે કે આપણો ભારત દેશ ઋષિ મુનિઓ નો દેશ છે, તો ત્યાં આવું બધું કેમ થઈ ગયું ભ્રષ્ટાચાર ને બધા લોકો માં? ના, એટલે તો જ ભ્રષ્ટાચાર હોય, બીજે ના હોય. ભારત માં જ હોય, કારણ કે ક્રોધ માન માં એ લોકો ટોપ ઉપર બેઠેલા, એટલે પછી એવું હોય. આ બાળકો માં વધારે ભ્રષ્ટાચાર હોય મોટી મનામાં? કિન્ડર ગાર્ડન છોકરા સારા હોય કે મોટી મના? કિન્ડર ગાર્ડન છોકરા સારા હોય છે. છોકરા એ જિલ્લા લહેર કરતા હોય, બાપ ને કઈ કમાતો હોય ના કમાતો હોય, અને મોટી ઉંમર નો તો કમાતો હોય તો ચિંતા. જે રીતે ઇન્ડિયાનો છે તે મોટી ઉંમર ના છે આખા વર્ગમાં. બીજા બધા બાળકો પુનર જેમને સમજ્યા એ મોટી ઉંમર ના, શું કહ્યું? અને પુનર્જન નથી સમજતા એ બધા બાળકો. એટલે આ સહજ ભાવ જીતી હતી બિચારા, અમને કઈ એવી પડેલ નથી. એ હાર્ટ વર્ન હોય તો એ ફૂટબોલ લઈને રમતો હોય, અને આપડે તો કહીએ ફૂટબોલ તો ફૂટબોલ તો માંગે છે. ભાઈ પૂછે છે વધુ પૈસા સુખ લાવે કે ના લાવે? વધારે પૈસા સુખ લાવે કે ના આપે? સુખ લાવે કે નહીં? સુખ તો વધારે પૈસા મળે ને, તો બહુ મોટા શ્રીમંત છે તે આખો આખું જતું રહ્યા કરે. તને વધારે પરસો આવ્યો તો શું કહી કે ઓછો પરસો આવ્યો તો શું કહી? ઓછો ઓછો પ્રમાણસર પરસો આવે છે એના પ્રમાણ માં, એટલે શું કે એવું આ પરસો જ છે. આ લક્ષ્મી આવી છે સમજો ને, એ મેરા આયાત કરી તમે લઈ લાવો તો એ પરસો છૂટશે. એટલે વરિજ કરવા જઈ નહીં, તેની વરિજ કરે. આ પરીક્ષા ની વરિજ કરતો નહી, તો એની વરિજ કરે. એટલે લક્ષ્મી ની આરાધના નહી કરવાની? કરવાની આ કરવાની જોઈએ, તારી નહીં કરવાની, બધી જોડે કરવાની. આ તો એકલી લક્ષ્મી ની પાછળ જ પડ્યો. એટલે લક્ષ્મી ગભરે આ વરી આ મો ડાગો છે કે શું બધું મારી પાસે પડ્યો છે. હવે તો વડોદરા સ્ટેશન ઉતરીએ એટલે કહીએ લક્ષ્મી દેવી દેખાય અમને તરત. જય સચિદાનંદ. પછી કહીએ મામા ની પોર માં છઠ્ઠું ઘર કહીએ, જયારે અનુકૂળ આવે ત્યારે પધારજો કહીએ. શું કહ્યું? એટલે એમને કહી દઈએ. તમારું તો સાંભળે લક્ષ્મીજી, અમારું નથી સાંભળતા. તમારું સાંભળે છે, મારું નામ દે. તમે કહ્યું જ કે દાદા ના મહાત્મા નું ઘર આ જગ્યાએ છે એમ કહો. તમે કહ્યું કે છોકરાઓ સામે કોઈ પણ પ્રકારનું ખરાબ વર્તન ના કરવું. અહિયાં છોકરાઓ વધુ ટાઈમ બહાર રહે છે, અહિયાં ટીવી વધુ જોવે છે, અને એ પ્રોબ્લેમ અમેરિકામાં ઘણા સમય થયા. છોકરાઓ નાની ઉંમરે બહાર તો એ આપણા સંસ્કાર 50 વર્ષ પછી રહેશે કે નહીં, એના માટે એમનું. આફ્ટર 50 યર્સ આપણા સંસ્કાર છોકરાઓમાં રહેશે કે નહીં? ભાઈ પૂછે છે અમીન કે આપે વાત કરી કે છોકરાઓને તમારે સાચવવા, છોકરાને દેખતા મા બાપે ઝઘડા નહીં કરવા. હવે અહીંયા એવું થઈ ગયું છે કે છોકરાઓ લગભગ બહાર જ હોય, ઘરમાં રહે એના કરતા બહાર હોય, ઘરમાં હોય તો ટીવી ને વિડીયો બધું જોતા હોય, અને અમુક ઉંમર ના થાય એટલે પછી છોકરાઓ લગભગ મા બાપ થી જુદા છોકરીઓ સાથે બહાર રહેતા થઈ ગયા છે. આવા આપણા ઇન્ડિયન છોકરાઓને પણ હવે આવું થઈ ગયું છે. તો કે અત્યારે આવું છે તો 50 વર્ષ પછી શું થશે? આપણું કલ્ચર રહેશે કે નહીં રહે લોકોમાં? 50 વર્ષ અત્યારે જે થયું સુધારો, અત્યારે જે થયું સુધારો. શું કહ્યું? છોકરા સુધારવા તો સુધરે હજુ, નહી તો પછી પડી જશે બહાર બધા. શું એ લોકો બહાર વધારે રહે ને બહારના વાતાવરણ ની એમના ઉપર બહુ અસર રહે, તો શું કરવું? વાતાવરણ ની અસર પડ્યા વગર રહે નહીં તો શું કરવું? કે અને બહાર શેના માટે રહે છે તે જાણો છો? આ મારી જોડે તમારા અમેરિકા ના છોકરો ને તે હું કઉ મારી જોડે પડ્યા તો બધા આગો પાછા ના થાય. નાના હોય 3 વર્ષ હોય તે પડ્યા રે, 12 વર્ષ હોય તો 18 વર્ષ હોય તે પડ્યા રે. એને શું કારણ છે? પ્રેમ, પ્રેમ જુએ છે. એટલે પેલા બાબા શું કેતા હતા? આઈ લવ યુ દાદા. પછી સ્ટે સ્ટે વિથ યુ, યુ સ્ટે વિથ મી. હે, અમારી જોડે રહો એમ કે છે. યુ સ્ટે વિથ મી શબ્દ શું લખ્યો હતો? યુ સ્ટે વિથ મી, યુ સ્ટે વિથ મી દાદા. એ શબ્દ હતો હાર્ટ ચિત્રી ને હૃદય દોર્યું હતું, હાર્ટ દોર્યું હતું, હાર્ટ અને એની અંદર લખ્યું હતું. હા બોલો. કારણ કે તમારા છોકરા તારા જોડે કેમ નહીં રહેતા હતા? કે તમે તો ઝઘડો છો એટલે પ્રેમ જ નહીં જોતા. આવા કઈ ડપોર ફાધર માં તો મળે એવું મનમાં લાગે. એ કંટાળ બચાય એમને બહાર પૂછીએ નહી તો તમારું બોલે તો સારું, મારા ફાધર માં તો સારા છે, પણ અંદર ખાને શું છે આપડે એનું રહસ્ય જોઈએ તો બહુ અજાયબી લાગે. બહાર તો આ છોકરા બધા હોશિયાર હોય છે, મારા ફાધર બધું એવું સારા છે. શું કઈ ફૂટે નહી તમારો ફાધર ખરાબ છે એવું ના બોલે. હું પૂછું કે ફાધર તાર વખા નથી? ના, દેવ તારા છે પાક્કા બધા, પણ પ્રેમ નથી તમારો. આ છોકરા મારી જોડે રહેવા તૈયાર બિચારા. અહીંયા હવાર માં ચીઠીઓ આપતા એમના છોકરાઓ. આઈ લવ યુ, આઈ વોન્ટ ટુ સ્ટે વિથ યુ. શું કહે? તમારે જોઈ જતા નથી. છોકરો મા બાપ સાથે સવાર નો 1 કલાક હોય કે રાત્રે 2 કલાક, 3 કલાક દિવસ માં મા બાપ સાથે કાઢે અને 8 કલાક બહાર સ્કૂલ માં રહે. વધારે પડતી એમની જિંદગી સ્કૂલ માં કે ઘર ની બહાર જાય, એટલે એમને વધારે સત્સંગ બહાર ના માણસો જોડે રહે. આપણને બહાર નવરું પડ્યું પાછું અહી આવતું રહે, સ્કૂલ માં નવરો પડ્યો તક ઘેર જ આવતો રહે, ઘેર વગર ગમે નહી. પ્રેમ અમારે આપવો હોય, પણ અમે ઇન્ડિયામાં ઉછરેલા જે કલ્ચર હતું અને અહીંયા આ લોકો અહીંયા બ્રોટઅપ થાય છે, તો એન્વાયરમેન્ટ ની અસર એટલી બધી છે કે બે ડિફરન્ટ કલ્ચર એકબીજાને ઓપોઝ કરે છે. એટલે પેલાને અમે જે કંઈ કહીએ એ એને ગમતું જ હોતું નથી, એ એડજસ્ટ થતો જ નથી, અને અમે એડજસ્ટ થવા નથી માંગતા અહીંના કલ્ચરને. તો એનું શું સોલ્યુશન? જયંતિ ભી કે છે કે બાળકો ને અહીં અહીંનું કલ્ચર અસર કરી ગયેલું હોય છે ને એ લોકો અહીંના કલ્ચર પ્રમાણે જીવવા માંગે છે, અને અમે હિન્દુસ્તાનમાં ઉછરેલા એટલે અમારા સંસ્કાર હિન્દુસ્તાન ના રહે છે. હવે એ બંને વચ્ચે ઘર્ષણ થાય છે. આ ગમે એટલું કે તો એ લોકોને એક્સેપ્ટ થતું નથી, અને એ લોકોનું કલ્ચર અહીના જેવું કલ્ચર એ લોકોનું થઈ જાય એવું અમે ઈચ્છતા નથી. એવું છે ને કે લોસ એન્જલસ ના બધા છોકરા છોકરી હતા તો મારી પાસે મોકલે છે એ લોકો. એ લોકોને ખાવા પીવાનું બધું બંધ થઈ ગયું ને, અને એ લોકોનું જીવન ફેરફાર થાય છે. કેટલા છોકરાઓને ખાવા પીવાનું બધું છોડી દીધું. પછી એને ફાધર મધર ખાતા હોય તે પાસે ફરી ચાલુ હોય, છોકરો ફાધર જોઈએ એટલે મારી પાસે ચાલુ કરી દે. કારણ કે જાણે છે કે મારા ફાધર એકલ વાળા છે ને, એ જે કરે એ વાર કરવું. થોડીક દાદા હકીકત આ રજૂ બરાબર નથી થઈ મા બાપ તરફથી, પણ હકીકતમાં ઘણી વખત મોટા ભાગે એવું બને છે કે મા બાપ જ પોતાના છોકરાઓમાં રસ નથી લેતા હોતા, એમને ટાઈમ જ નથી હોતો. ટાઈમ મળતો નથી એ લોકો, ટાઈમ મળતો નથી એ મોટો હકીકત છે. પણ આપડે ભાવ હજુ બદલો, ભાવ બદલો તો બહુ ફેરફાર થશે. ભાવ બદલો નહી, ભાવ બદલો ફેરફાર થશે, પણ ભાવ બદલો નહી તો એ ફેરફાર થશે. હમણાં ડિટ્રોઇટ ની અંદર એક વાર્તાલાપ રાખેલો પેરેન્ટ્સ ધ ઇન્ડિવિજ્યુઅલ છે, આપણા ઇન્ડિયન, એટલે છોકરાઓને કોઈ પણ પ્રોબ્લેમ હોય પૂછી શકે પેરેન્ટ્સના, જે કોઈ પ્રોબ્લેમ હોય છોકરાઓને. હવે એમાં છોકરાઓ એમ કહ્યું કે ડેડી તમને તો બીજું કઈ આવડી જ નથી જિંદગીમાં, પૈસા ભેગા કરતા આવડી છે, અને અમારી લાઈફ શું, અમે અમે અમે રહ્યા નથી અમેરિકન કે નથી અમે ઇન્ડિયન, તમારે ઇન્ડિયન તરીકે વર્તવાનું. અને બહાર હમણાં ડેટ્રોઇટમાં કહે છે કે એક કોન્ફરન્સ રાખી હતી, એમાં છોકરાઓ અને મા બાપ એ લોકોની વચ્ચે સામસામી એકબીજાને પ્રશ્નોત્તરી રાખેલું સમાધાન. તેમાં પછી છોકરાઓ પોતાના ફાધરને એમ કહ્યું કે તમે કહે છે કે પૈસાની પાછળ જ પડ્યા છો, તમે પૈસા સિવાય બીજું કશું શીખ્યા જ નથી આ જીવનમાં, અમારું તમે સમજતા નથી. અમે ના ઇન્ડિયન રહ્યા કે ના અમેરિકન રહ્યા, ઘરમાં અમારે ઇન્ડિયન કલ્ચર અપનાવવાનું, બહાર જઈએ તો અમારે અમેરિકન કલ્ચર રાખવાનું, એટલે અમારી આવી દશા થયેલી છે. એમ જેટલું બને એટલું આપણે ફેરવવું, અને અમુક ઉંમર ના થાય તો દેશમાં લઈને ત્યાં ફરી ઘર માળવું. હવે અમુક પછી એ લોકો ઇન્ડિયા જવા તૈયાર થતા છોકરાઓ, આપડે સમજાય થઈ જાય, એવું નહીં, એવું નથી, સમજાય થઈ જાય છે, ના થાય અમુક ઉંમર પછી નથી થતા, નાના હોય ત્યાં સુધી જ થઈ જાય, પછી નથી થતા. પણ અમુક ઉંમર સુધી આપડે હાથી લે તો ચાલે. બધો ધર્મૂળ થી ફેરફાર કરવો છે એવું નક્કી કરો તો એની બધે ફેરફાર થયા કરશે. બધો શું કહે, સ્ત્રી પુરુષ નો વ્યવહાર બધું ફેરફાર થતા જાય, તેમ તેમ ફેરફાર થતો જાય. એમાં શું જર શરૂઆતમાં રાવજી ભી કે છે કે અહીંથી ઇન્ડિયા પાછું જવું હોય તો પણ એવી કઈક ત્યાં આગળ જઈને પણ કેવું એવી કઈક તક મળવી જોઈએ ને, અમે કામ કરવા તો તૈયાર છીએ, પણ ત્યાં કઈક એવો સંજોગ બાજવો જોઈએ ને, ત્યાંનું કઈક નથી બાજતો. તમારો ડોલર હોય ને તે પડાય લે એવા છે બધા, તો તારા ડોલર પડાય લે એવા છે. ગ્રાસ જોઈને બેઠો હોય, ગ્રાસ જીવ આવ્યા છે કે લાયા છે, આ વ્યવસ્થિત જન દોરવણી કરે ને તે પણ ચાલજો. હવે એનું બહુ વિચારવાની જરૂર નથી, આ તો જનરલ, આ તો વિચાર છે એના માટે કયા કે તમારે છે થોડું ઘણું આવો ભાવ રાખ.